શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 29મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, રઘુવંશીઓમાં ઉત્તમ એવા ભગવાન શ્રી રામચંદ્રજીની અયોધ્યા નગરીમાં નિવાસ કરી રહેલા ધર્મદેવ નિરંતર સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત દ્રઢ ભગવાનની ભક્તિ કરવારૂપ એકાંતિક ધર્મનું પાલન કરતા હતા. તે સત્પુરુષોને યોગ્ય અનેક ઉત્તમ સદગુણોથી સંપન્ન હતા અને તેથી જ સર્વેજનો તેની ખૂબ જ પ્રશંસા કરતા હતા. આ અયોધ્યાવાસી જનોએ ધર્મદેવમાં સદગુરુના લક્ષણો જોયા, તેથી કેટલાય મનુષ્યો ધર્મદેવનો આશ્રય કરતા હતા. અર્થાત તેઓએ આચાર્યપણે ધર્મદેવનો સ્વીકાર કર્યો અને ખૂબ જ પ્રસન્ન થઈ અન્ન, દ્રવ્ય, વસ્ત્ર, ભૂષણ આદિ પદાર્થોથી ધર્મદેવનું વારંવાર પૂજન કરી સેવા કરવા લાગ્યા. હે રાજન, જે જનો ધર્મદેવનો આશ્રય કરતા તે સર્વેને ધર્મદેવ શ્રીકૃષ્ણના પ્રથમ શરણ મંત્રનો ઉપદેશ કરતા અને પછી પોતાના ગુરુ રામાનંદ સ્વામીના મુખેથી જે ધર્મોનું શ્રવણ કરેલ તે સર્વે પાલન કરવા યોગ્ય ધર્મોનો અધિકારને અનુસારે ઉપદેશ પણ કરતા અને તે દીક્ષિત સર્વે પુરુષો ધર્મદેવે ઉપદેશ કરેલા ધર્મમાં દ્રઢ વર્તી રાધિકાપતિ ભગવાન શ્રીકૃષ્ણની ધર્મ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત એકાંતિકી ભક્તિ પણ કરતા હતા. હે રાજન, ધર્મદેવનો સમાગમ થવાથી કેટલાક સુરાપાન કરનારા જનોએ તત્કાળ સુરાનો ત્યાગ કરી દીધો, માંસ ખાનારાઓએ માંસનો ત્યાગ કર્યો, તેમજ દેવ સંબંધી કર્મમાં અને પિતૃ સંબંધી કર્મમાં પણ માંસના સર્વ પ્રકારના સંસર્ગનો તત્કાળ ત્યાગ કરી દેતા હતા. ધર્મદેવના આશ્રિત ગ્રહસ્થ ભક્તજનોને ત્યાં શ્રી વિષ્ણુયાગ આદિ જે કોઈ પણ યજ્ઞો થતા તે હિંસારહિત જવ, ડાંગર, દૂધ, સાકર આદિ શુદ્ધ સાત્વિક હૂતદ્રવ્યો વડે જ થતા હતા. હે રાજન, ધર્મદેવનો આશ્રય કરનારા અગ્નિહોત્રી વિપ્રો હતા, તે પણ ક્યારે સોમયાગાદી યજ્ઞમાં સાક્ષાત પશુનો વધ કરતા નહીં અને સૌત્રામણી યજ્ઞમાં સુરાપાન વિહિત હોવા છતાં પણ સુરાપાન કરતા નહીં. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી હજારો સ્ત્રીઓ પોતાનો આશ્રય કરવા ઈચ્છતી હોવાથી બુદ્ધિમાન ધર્મદેવ ભાવિ શિષ્ય પરંપરાનું હિત થાય તેવો વિચાર કરવા લાગ્યા કે આ લોકમાં શ્રેષ્ઠ પુરુષો જે કાંઈ શુભ કે અશુભ કર્મનું આચરણ કરે તે સમગ્ર કર્મનું અનુકરણ તેનો આશ્રિત વર્ગ કે અન્ય લોકો પણ કરતા હોય છે. તે કારણથી શ્રેષ્ઠ પુરુષોએ ખૂબ જ વિચારીને કામ કરવું જોઈએ. આ પૃથ્વી ઉપર જે પુરુષો સ્ત્રીઓના ગુરુપદે રહેલા હોય છે તે પુરુષો પોતાના શિષ્યપદે રહેલી અને તેથી જ પોતાને વધુ વશ વર્તનારી પરસ્ત્રીને વિશે આસક્ત થઈ ભ્રષ્ટ થાય છે. તે કારણથી કોઈ પણ મુમુક્ષુ કે મુક્ત પુરુષે પરસ્ત્રીનો પ્રસંગ ક્યારેય કરવો જોઈએ નહીં અને નાગણીની જેમ પરસ્ત્રીઓથી ભય પામવો, તેમાં પણ સમાજના ગુરુપદે બેઠેલા પુરુષે તો વિશેષપણે ભય રાખવો જોઈએ. સ્ત્રીઓનું હિત ઈચ્છનાર ગુરુએ પોતાની પત્ની પાસે અહિંસાદિક નિયમોની સાથે કૃષ્ણ મંત્રનો ઉપદેશ અપાવવો, પણ સ્વયં પુરુષે સ્ત્રીઓને ઉપદેશ ન કરવો. વધુમાં ગુરુઓએ સમીપ સંબંધ વિનાની અન્ય સ્ત્રીઓને તો ક્યારેય દ્રષ્ટિ માંડીને જોવી પણ નહીં અને તેનો સ્પર્શ કરવો નહીં, તેમજ તેઓની સાથે ક્યારેય બોલવું પણ નહીં. ગુરુપદને શોભાવતા પુરુષોનો આ જ શ્રેષ્ઠ ધર્મ છે અને સર્વશાસ્ત્રના રહસ્યરૂપે આ જ મારો મત છે. તેમાં કોઈએ વિતંડાવાદથી સંદેહ કરવો જોઈએ નહીં. સુવ્રત મુનિ કહે છે, હે નરેન્દ્ર, આ પ્રમાણે વિચાર કરી ધર્મદેવે પોતાના પત્ની ભક્તિદેવી દ્વારા શરણે આવેલી સ્ત્રીઓને શ્રીકૃષ્ણના શરણમંત્રનો ઉપદેશ અપાવ્યો અને સધવા તથા વિધવા નારીના સમગ્ર ધર્મનો ઉપદેશ પણ પત્ની ભક્તિદેવી દ્વારા જ અપાવ્યો. આ લોકમાં જે સ્ત્રીઓએ ભક્તિદેવીનો શિષ્યાપણે આશ્રય કર્યો હતો તે સ્ત્રીઓ કોઈ પતિમાં નિષ્ઠાવાળી હતી, કોઈક ઉલટા હતી, છતાં પણ ભક્તિદેવીનો આશ્રય કર્યા પછી ભગવાન શ્રીહરિના પ્રતાપથી નિર્મળ મનવાળી, પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી અને સુશીલ સ્વભાવવાળી થઈ જગતમાં પ્રસિદ્ધિને પામી. હે રાજન, આ પ્રમાણે પોતાના પુષ્યવર્ગની સાથે ધર્મદેવ અયોધ્યાપુરીમાં નિવાસ કરતા ત્યારે પ્રતિદિન સ્નાન, સંધ્યા, જપ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ અને આતિથ્ય સત્કાર આ છ કર્મનું નિત્ય આચરણ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણની મહાપૂજા પણ કરતા હતા. તે મહાપૂજામાં ધર્મદેવ પ્રતિદિન ભગવાન શ્રીકૃષ્ણને ઉત્તમ મહાનૈવેદ્યનું નિવેદન કરતા અને મહાઆરતી પણ કરતા હતા. તેમજ ધર્મદેવ ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી તથા એકાદશી આદિ વ્રતોનું પાલન કરતા હતા અને તે વ્રત નિમિત્તે ભગવાનની મોટા ઉપચારોથી મહાપૂજા પણ કરતા તથા રાત્રે તે વ્રત નિમિત્તે જાગરણ પણ કરતા હતા. હે રાજન, તેવી જ રીતે ધર્મદેવ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના અન્નકૂટાદી મોટા વાર્ષિક ઉત્સવો પણ કોઈ મોટા રાજા જેમ અનેકવિધ સામગ્રીથી ઉજવે તેમ ઉજવતા હતા. તેવી જ રીતે ધર્મદેવ દર વર્ષે ભાદરવા સુધી ચોથને દિવસે મધ્યાહ્ન સમયે વિધિપૂર્વક ગણપતિનું પૂજન કરતા તથા આસો માસના વદપક્ષની ચૌદસના દિવસે કુળદેવ હનુમાનજીના પૂજનનો વિધિ પ્રમાણે મહોત્સવ ઉજવતા હતા. તેમજ પ્રતિદિન બપોર પછીના સમયે ધર્મદેવ સત્પુરુષોના સ્વામી એવા ભગવાન શ્રીકૃષ્ણના વરાહ આદિ અવતારોની કથા પોતાના શિષ્ય શ્રોતાઓને સંભળાવતા હતા. આવા બુદ્ધિમાન ધર્મદેવ પ્રતિદિન શ્રીમદ ભાગવત આદિ શતશાસ્ત્રોનું પઠન અને પાઠન તથા તેના રહસ્યનું ચિંતવન પોતાને સમય મળે તે રીતે કરતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ધર્મદેવ સ્વધર્મમાં નિષ્ઠા રાખી પોતાના પુત્ર, પત્ની આદિ પરિવાર સાથે અયોધ્યાપુરીમાં રહેતા તેમણે કામક્રોધાદિ અંતઃશત્રુઓ જીતીને વશ કર્યા હતા તથા બહારના અસુરોનો ભય પણ પોતાના પુત્ર શ્રી હરિકૃષ્ણના પ્રતાપથી સદંતર નિવૃત્તિ પામી ગયો હતો. તેથી સંપૂર્ણ સ્વસ્થચિત્તે વર્તતા હતા અને આ પૃથ્વી પર રહેલા પોતાના આશ્રિત ભક્તજનોને સદમાર્ગરૂપ ઉદ્ધવ સંપ્રદાયમાં સારી રીતે વર્તાવી રહ્યા હતા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે સ્ત્રી પુરુષોને માટે ગુરુમર્યાદાનું સ્થાપન કર્યું એ નામે 29મો અધ્યાય પૂર્ણ થયો.